અવકાશની પહેલી યાત્રા કરનારી મારા માલકની મારી ગુજરાતી હા અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી રાષ્ટ્રીય કવિ શ્રી જવ